શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 12મો અધ્યાય 3જો. ગાયત્રીનું ધ્યાન અને ગાયત્રી કવચનું વર્ણન. નારદજીએ પૂછ્યું, સ્વામી, આપ જગતના સ્વામી 64 કળાઓને જાણવા વાળા તથા યોગીઓમાં શ્રેષ્ઠ છો. પ્રભુ, મારા મનમાં એવો પ્રશ્ન થાય છે કે ક્યાં પુણ્યના પ્રભાવથી મનુષ્ય પાપોથી છૂટી શકે છે અને તેમના માટે બ્રહ્મરૂપ થવાનો ઉપાય શું છે, તથા તેમનો દેહ સ્વરૂપ દેવ તેમનો દેહ દેવરૂપ અને ખાસ કરીને મંત્રરૂપ થઈ જાય તે માટેનું સાધન શું છે, બધું હું જાણવા ઈચ્છું છું. પ્રભુ, આની સાથે સાથે એના ન્યાસ વિધિ ઋષિ છંદ અધિદેવતા તથા ધ્યાનનું પણ વિધિવત વર્ણન સાંભળવાની મારી ઈચ્છા છે. ભગવાન નારાયણ કહે છે, નારદ, આ માટે ગાયત્રી કવચ નામનો એક ખૂબ જ ગુહ્ય ઉપાય છે. એનો પાઠ કરવાથી અને એને ધારણ કરવાથી મનુષ્ય બધા પાપોથી છૂટી જાય છે, તેની બધી જ અભિલાષાઓ પૂરી થઈ જાય છે અને તે પોતે દેવીરૂપ બની જાય છે. નારદ, આ ગાયત્રી કવચના બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર આ ત્રણ ઋષિ છે. ઋક યજુ સામ અને અથર્વ આ ચાર છંદ છે, પરબ્રહ્મ દેવતા છે અને ગાયત્રી શ્રેષ્ઠ કલા છે. ભર્ગ એનું બીજ છે, વિદ્વાનો સ્વયં તેમને શક્તિ કહે છે. બુદ્ધિ કિલક છે, મોક્ષની પ્રાપ્તિ માટે એનો વિનિયોગ કરવામાં આવે છે. તેના પ્રથમ ચાર અક્ષરોને હૃદય કહ્યું છે, તે પછી અક્ષરોને શિખા કહી છે, તે પછીના ત્રણ અક્ષરોને કવચ કહ્યું છે, તે પછીના ચાર અક્ષરોને નેત્ર કહ્યું છે અને તે પછીના ચાર અક્ષરોથી એના બધા અંગો સંપન્ન છે. હવે સાધકોની ઈચ્છિત કામનાઓ પૂરી કરનાર ધ્યાન કહું છું. હું તત્વ અને વર્ણ સ્વરૂપિણી ભગવતી ગાયત્રીનું ભજન કરું છું. તે મોતી પરવાળા સોનું તથા નીલમણી સમાન ધોતી કાંતિવાળા પાંચ મુખોથી શોભી રહ્યા છે. દરેક મુખ પર ત્રણ નેત્ર શોભી રહ્યા છે. તેમના રત્નમય મુકુટમાં ચંદ્રમા બિરાજે છે. તેમણે પોતાના હાથોમાં અભય અને વરમુદ્રા અંકુશ પાસ ઉજ્જવળ ખપ્પર ધનુષની દોરી શંખ ચક્ર તથા બે કમળોને ધારણ કરતા ગાયત્રીને હું ભજું છું. આ પ્રમાણે ધ્યાન કર્યા પછી કવચ શરૂ કરું. પૂર્વ દિશામાં ગાયત્રી મારી રક્ષા કરો, દક્ષિણમાં સાવિત્રી રક્ષા કરો તથા પશ્ચિમમાં બ્રહ્મ સંધ્યા તથા ઉત્તર દિશામાં ભગવતી સરસ્વતી મારી રક્ષા કરો. ભગવતી પાર્વતી અગ્નિ ખૂણામાં અગ્નિ અને જળમાં વ્યાપી રહેલા દેવી તે દિશાઓમાં તથા રાક્ષસોને ભયભીત કરનારી ભગવતી યાતુધાની રાક્ષસોની દિશાઓ નૈઋત્ય ખૂણામાં રક્ષા કરો. વાયુને આનંદ આપનારી ભગવતી પાવમાની દ્વારા તે દિશા વાયવ્ય ખૂણામાં મારી રક્ષા કરો. રુદ્ર રૂપ ધારણ કરનારી ભગવતી રુદ્રાણી ઈશાન ખૂણામાં મારી રક્ષા કરો. બ્રહ્માણી ઉપરની દિશામાં મારી રક્ષા કરો અને વૈષ્ણવી દેવી નીચેની દિશામાં મારી રક્ષા કરો. આ પ્રમાણે ભગવતી ભુવનેશ્વરી દસે દિશામાં મારા સર્વ અંગોની રક્ષા કરો. તત્ પદ મારા પગની, સવિતુ મારી સાથળોની, વરણ્યમ કેળની, ભર્ગ્ય નાભિની, દેવસ્ય હૃદયની, ધીમહી બંને ગાલની, ધ્યેય નેત્રોની, યહ લલાટની, નહ મસ્તકની તથા પ્રચોદયાત પદ મારી શિખાની રક્ષા કરો. તત્મસ્તકની, સકાર લલાટની, વિકાર બંને નેત્રોની, તુ કાર રેફ સાથે બે ગાલની, વકાર બંને નાસ્ફૂટની, રેકાર મુખની, ણીકાર ઉપરના હોઠની, યકાર નીચેના હોઠની, ભકાર રેફ સાથે મુખ મધ્યની, બોકાર દાઢીની, દેકાર ગળાની, વકાર ખભાની, શકાર જમણા હાથની, ધિકાર ડાબા હાથની, મકાર હૃદયની, હેકાર પેટની, ધિકાર નાભિની, યોકાર કમરની, બીજો યોકાર ગુહ્યાંગની, નહ પદ બંને સાથળોની, પ્રહ પ્ર પ્રકાર બંને ઢીચણોની, ચોકાર બંને પિંડીઓની, દકાર બંને ઘૂંટીઓની, યાકાર બંને પગની અને તકાર મારા સર્વ અંગોની સદા રક્ષા કરો. ભગવતી ગાયત્રીનું આ દિવ્ય કવચ સેંકડો અવરોધોને દૂર કરનારું છે. તેની કૃપાથી 64 પ્રકારની કળાઓ પ્રાપ્ત થાય છે, સાથે સાથે એ મોક્ષપ્રદ પણ છે. આનો આશ્રય કરનાર મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે. આ કવચને વાંચવાથી અને સાંભળવાથી 1000 ગોદાનનું ફળ મળે છે. કવચ સંસ્કૃતમાં આ પ્રમાણે છે. શ્રી નારાયણ વાચ અસ્તેકમ પરમ ગુહ્યમ ગાયત્રી કવચમ તથા પઠન આદ્યા ધારણાંત મર્ત્યમ સર્વ પાપે હિ પ્રમુચ્યતે સર્વાન કામ આન વાપ્નોતિ દેવી રૂપસ્વ જાયતે ગાયત્રી કવચ શાસ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાઃ ઋષયો ઋગ અજુર સામ વર્ગ છંદાસી નારદ બ્રહ્મરૂપા દેવતોક્તા ગાયત્રી પરમા કલા તદ્બીજં ભર્ગ ઇત્યેષા શક્તિ રૂક્તા મનીષીભિઃ કિલકં ચ ધીયઃ પ્રોક્તં મોક્ષાર્થે વિનિયોજનં ચતુર્ભિર હૃદયં પ્રોક્તં ત્રિભિર વર્ણૈઃ શિરઃ સ્મૃતં ચતુર્ભિઃ સ્યાત્ શિખા પશ્ચાત ત્રિભિસ્તુ કવચમ સ્મૃતમ ચતુર્ભિનેત્ર નેત્રમ ઉદિષ્ટમ ચતુર્ભિઃ સ્યાત્ તદસ્ત્રકમ અથ ધ્યાનમ પ્રવક્ષ્યામિ સાધક અભિષ્ટદાયકમ મુક્તા વિદ્રુમ હેમનીલ ધવલ અચ્છારી મુક્ત ખે સ્ત્રી ક્ષણે ક્ષણે યુક્તા ઇન્દુ નિબંધર રત્ન મુકુટાહ તત્વાર્થ વણાત્મિકાં ગાયત્રીં વરદા ભયા અંકુશ કશાહ શુભ્રં કપાલં ગુણં શંખં ચક્રં થારવિંદ યુગલં હસ્તેર વહંતીં ભજે ગાયત્રી પૂર્વતઃ પાતુ સાવિત્રી પાતુ દક્ષિણે બ્રહ્મ સંધ્યાતુ મે પશ્વાદુ તરાયામ સરસ્વતી પાર્વતી મે દિશં રક્ષેત પાવકી જલશાયિની યાતુ ધાની દિશં રક્ષેદાતુ ધાન ભયંકરી પાવમાની દિશં રક્ષેત પાવમાન વિલાસિની દિશં રૌદ્રીં ચ મે પાતુ રુદ્રાણિ રુદ્રરૂપિણી ઉર્ધ્વં બ્રહ્માણિ મે રક્ષેદ ધસ્તાદ વૈષ્ણવી તથા એવં દશ દિશો રક્ષેત સર્વાંગ ભુવનેશ્વરી તત્પદં પાતુ મે પાદો જંગે મે સવિતુઃ પદમ વરેણ્યમ કટિદેશમ તુ નાભિમ ભર્ગસ્તથેવ ચ દેવસ્ય મે તદ હૃદયમ ધીમા હિતિ ચ ગલ્લયોઃ ધીયઃ પદમ ચ મે નેત્રેયઃ પદમ મે લલાટકમ નઃ પાતુ મે પદમ મૂર્ધિન મૂર્ધિન શિખાયામ મે પ્રચોદયાત તત્પદં પાતુ મૂર્ધાન સંસકારઃ ધાતુ બાલકમ ચક્ષુષે તુ વિકાર અણસ્તુ કારસ્તુ કપોલયોઃ નાસાપુટં વકારાણો રેકારસ્તુ મુખં તથા અણીકાર ઉર્ધ્વમોષ્ટ ઉર્ધ્વં ઔષ્ટં તુ યકારસ્ત્વં ધરોષ્ટકમ આસ્ય મધં મધ્યં ભકારાણો ગોકાર શ્રીવંબુકમ તથા દેકારહ કંઠ દેશે તુ વકારહ સ્કંદ દેશકમ શકાર દક્ષિણમ હસ્તમ ધિકારો વામ હસ્તકમ મકારો હૃદયમ રક્ષેધી रक्षे दिद्धकार उदरे तथा धीकारो नाभिदेशं तु योकारस्तु कटिं तथा गुह्यं रक्षतु योकार उरुद्रो नः पदाक्षरम् प्रकारो जानुनी रक्षे चोकारो जंगदेशकम् दकारं गोल्फदेशं तु याकारः पदयुग्मकम् तकार व्यञ्जनं चैव सर्वांगमे सदावतु इदं तु कवचं दिव्यं बाधाशत विनाशनम् चतुःषष्टी कला विद्यादायकं मोक्षकारकम् मुच्यते सर्वपापेभ्यः परं ब्रह्माधिगच्छति पठनाच्छ वणाद्रापि गोसहस्त्रफलं लभेत। स्कंद बारमो अध्याय त्रण श्लोक 4-25। बोलो श्री अंबे मात की जय।